वाल्मीकि रामायण किष्किंधा कांड 67मो सर्ग। हनुमानजीए समुद्र ओळंगवा माटे उत्साह प्रगट करवो, जामवान द्वारा एमनी प्रशंसा तथा वेगपूर्वक छलांग मारवा माटे हनुमानजीए महेन्द्र पर्वत पर चढ़ू। 100 योजनना समुद्र ने ओळंगवा माटे वानर श्रेष्ठ हनुमानजी ने एकाएक वधता અને વેગથી પરિપૂર્ણ થતા જોઈને બધા વાનરો તરત શોક ત્યાગીને અત્યંત હર્ષિત થઈ ગયા અને મહાબલી હનુમાનજીની સ્તુતિ કરતા રહીને જોર જોરથી ગર્જના કરવા લાગ્યા। તેઓ એમની ચારે બાજુ ઊભા રહીને પ્રસન્ન અને ચકિત થઈને એમને એ રીતે જોવા લાગ્યા જેમ ઉત્સાહપૂર્વક નારાયણ અવતાર વામનને સઘળી પ્રજાએ જોયા હતા। પોતાની પ્રશંસા સાંભળીને મહાબલી હનુમાનને પોતાના શરીરને વિશેષ રૂપે વધારવાનો આરંભ કર્યો, સાથે સાથે હર્ષપૂર્વક પોતાના પૂંછડાને વારંવાર ગોળ ફેરવીને પોતાના મહાન બળનું સ્મરણ કર્યું। વડીલ વૃદ્ધ વાનર શિરોમણીના મુખેથી પોતાના પ્રશંસા સાંભળતા અને તેજથી પરિપૂર્ણ થઈ રહેલા હનુમાનજીનું રૂપ એ સમયે અતિ ઉત્તમ લાગતું હતું। જેમ પર્વતની વિસ્તૃત કંદરાઓમાં સિંહ આળસ મરડે છે, એ રીતે વાયુદેવતાના ઔરસ પુત્રે એ સમયે પોતાના શરીરને આળસ મરડી મરડીને વધારી। આળસ ખાઈ રહેલા બુદ્ધિમાન હનુમાનજીનું તેજસ્વી મુખ બળી રહેલી ભાડ ભૂંજાના ગુંજાની ભઠ્ઠી તથા ધુમાડા વિનાનું અગ્નિ જેવું શોભી રહ્યું હતું। તેઓ વાનરોની વચ્ચેથી ઊભા થઈ ગયા, એમના શરીરમાં રોમાંચ થઈ ગયો। એ સ્થિતિમાં હનુમાનજીએ વડીલ વૃદ્ધ વાનરોને પ્રણામ કરીને આમ કહ્યું, આકાશમાં વિચરનારા વાયુદેવતા બહુ બળવાન છે, એમની શક્તિની કોઈ સીમા નથી। તેઓ અગ્નિદેવના મિત્ર છે અને પોતાના વેગથી મોટા મોટા પર્વત શિખરોને પણ તોડી નાખે છે। અત્યંત વેગપૂર્વક ચાલનારા એ શીદ્રગામી મહાત્મા વાયુનો હું ઓરસ પુત્ર છું અને છલાંગ મારવામાં એમના જ જેવો છું। અનેકો હજાર યોજનો સુધી ફેલાયેલા મેરુ પર્વતની જાણે આકાશના બહુ મોટા વિસ્તારને ઢાંકી રાખ્યું છે અને એમાં રેખા દોરતો હોય એવું લાગે છે। હું વિશ્રામ કર્યા વિના હજારો વાર પરિક્રમા કરી શકું છું। પોતાની ભુજાઓના વેગથી સમુદ્રમાં ખળભળાટ ઉત્પન્ન કરીને એના જળથી હું પર્વત નદીઓને જળાશયો સહિત સંપૂર્ણ જગતને ભીંજવી દઈ શકું છું। વરુણનું નિવાસસ્થાન એવા મહાસાગર મારી જાંઘો અને પિંડીઓના વેગથી ખળભળી ઉઠશે અને એની અંદર રહેનારા મોટા મોટા મગરો ઉપર આવી જશે। સઘળા પક્ષીઓ એમ જેમની સેવા કરે છે એ સર્પ આહાર વિનીતાનંદન ગરુડ આકાશમાં ઉડતા હોય તો પણ હું હજારો વાર એમની ચારે બાજુ ફરી શકું છું। શ્રેષ્ઠ વાનર, ઉદિયાચલથી ચાલીને પોતાના તેજથી પ્રજ્વલિત થઈ રહેલા સૂર્યદેવને હું અસ્ત થતા પહેલાં જ સ્પર્શ કરી શકું છું અને ત્યાંથી પૃથ્વી સુધી આવીને અહીં પગ મૂક્યા વિના જ ફરી એમની પાસે અતિ ભયંકર વેગથી જઈ શકું છું। આકાશચારી સઘળા ગ્રહ નક્ષત્ર વગેરેને ઓળંગીને આગળ વધી જવાનો ઉત્સાહ ધરાવું છું। હું ઈચ્છું તો સમુદ્રને શોષી લઈશ, પૃથ્વીને ચીરી નાખીશ અને કૂદી કૂદીને પર્વતોનું ચૂર્ણ કરી નાખીશ, કેમ કે હું દૂર સુધીની છલાંગો મારનાર વાનર છું। મહાન વેગથી મહાસાગરને ઓળંગીને હું અવશ્ય એને પેલે પાર પહોંચી જઈશ। આજે આકાશમાં વેગપૂર્વક જતી વખતે લતાઓ અને વૃક્ષોના વિવિધ પ્રકારના ફૂલો મારી સાથે સાથે ઉડતા જશે। ઘણા ફૂલો વિખરાયેલા હોવાને કારણે મારો માર્ગ આકાશમાં અનેક નક્ષત્રોથી સુશોભિત સ્વાતિ માર્ગ છાયાપથ જેવો પ્રતીત થશે. વાનરો, આજે સગળા પ્રાણીઓ મને ભયંકર આકાશમાં સીધો જઈ રહેલો, ઉપર ઉછળતો અને નીચે ઉતરતો જોશે. કપિવરો, તમે જોશો કે હું મહાગીરી મેરુની જેમ વિશાળ શરીર ધારણ કરીને સ્વર્ગને ઢાંકતો અને આકાશને ગળી જતો હોઉં એ રીતે આગળ વધીશ. વાદળોને છિન્ન ભિન્ન કરી નાખીશ, પર્વતોને હલાવી નાખીશ અને એકાગ્રચિત છલાંગ મારીને આગળ વધીને સમુદ્રને પણ સૂકવી નાખીશ. વિનીતાનંદન ગરુડમાં, મારામાં અથવા વાયુદેવતામાં જ સમુદ્રને ઓળગવાની શક્તિ છે. પક્ષીરાજ ગરુડ અથવા મહાબલી વાયુદેવતા સિવાય બીજા કોઈ પ્રાણીને હું એવો જોતો નથી જે અહીંથી છલાંગ મારીને મારી સાથે જઈ શકે. મેઘથી ઉત્પન્ન થયેલી વીજળીની જેમ હું આંખના પલકારામાં એકાએક નિરાધાર આકાશમાં ઉડી જઈશ. સમુદ્રને ઓળંગતી વખતે મારું એ જ રૂપ પ્રગટ થશે જે ત્રણ ડગ ભરતી વેળાએ વામન રૂપધારી ભગવાન વિષ્ણુનું થયું હતું. વાનરો, બુદ્ધિથી જેવું જોઉં છું, જેવું જોઉં કે વિચારું છું, મારા મનની ક્રિયા પણ એવી જ થાય છે. મને ખાતરીપૂર્વક લાગે છે કે વિદેહ કુમારીના દર્શન કરીશ, તેથી હવે તમે સૌ આનંદ મનાવો. હું વેગમાં વાયુદેવતા તથા ગરુડ સમાન છું. મારો તેવો વિશ્વાસ છે કે અત્યારે હું 10,000 યોજન સુધી જઈ શકું છું. વજ્રધારી ઇન્દ્ર અથવા સ્વયંભૂ બ્રહ્માજીના હાથમાંથી પણ હું બળપૂર્વક અમૃતને છીનવીને એકદમ અહીં લાવી શકું છું. સંપૂર્ણ લંકાને પણ ભૂમિમાંથી ઉખાડીને હાથ પર ઊંચકીને ચાલી શકું છું એવો મારો વિશ્વાસ છે. અમિત તેજસ્વી વાનરશ્રેષ્ઠ હનુમાનજી જ્યારે આવી ગર્જના કરી રહ્યા હતા, એ સમયે બધા વાનરો અત્યંત હર્ષિત થઈને આશ્રય ભાવે એમની સામે જોઈ રહ્યા હતા. હનુમાનજીની વાતો ભાઈ બંધુઓના શોકને નષ્ટ કરનારી હતી. એમને સાંભળીને વાનર સેનાપતિ જામવાને બહુ પ્રસન્નતા થઈ. તેઓ બોલ્યા, વીર કેસરી પુત્ર વેગશાળી પવનકુમાર, તાત, તમે તમારા સાથીઓનો મોટો શોક નષ્ટ કરી દીધો. અહીં આવેલા બધા શ્રેષ્ઠ વાનરો તમારા કલ્યાણની કામના કરે છે. હવે આ બધા કાર્યસિદ્ધિના ઉદ્દેશથી એકાગ્રતાપૂર્વક તમારા માટે મંગળકૃત્ય, સ્વસ્તિવાચન વગેરેનું અનુષ્ઠાન કરશે. હવે આ બધા કાર્યસિદ્ધિના ઉદ્દેશથી એકાગ્રતાપૂર્વક તમારા માટે મંગળકૃત્ય, સ્વસ્તિવાચન વગેરેનું અનુષ્ઠાન કરશે. ઋષિઓની કૃપા, વૃદ્ધ વાનરોની અનુમતિ તથા ગુરુજનોની કૃપાથી તમે મહાસાગરને ઓળંગી જાઓ. જ્યાં સુધીમાં તમે જઈને પાછા આવશો ત્યાં સુધી અમે તમારી પ્રતીક્ષા કરતા એક પગે ઊભા રહીશું, કેમ કે અમારા બધા વાનરનું જીવન તમારે અધીન છે. ત્યાર પછી કપિશ્રેષ્ઠ હનુમાને વનવાસી વાનરોને કહ્યું, જ્યારે હું અહીંથી છલાંગ મારીશ ત્યારે સંસારમાં કોઈ પણ મારા વેગને ધારણ કરી નહીં શકે. શિલાઓના સમૂહથી શોભતા કેવળ આ મહેન્દ્ર પર્વતના શિખર જ ઊંચા અને સ્થિર છે, જેમના પર વિવિધ પ્રકારના વૃક્ષો પથરાયેલા છે તથા ગેરિક એટલે કે ગેરુ વગેરે ધાતુઓના સમુદાયો શોભી રહ્યા છે. આ મહેન્દ્ર શિખરો પર જ વેગપૂર્વક પગ રાખીને હું અહીંથી છલાંગ મારીશ. અહીંથી 100 યોજન માટે છલાંગ મારતી વેળાએ મહેન્દ્ર પર્વતના મહાન શિખરો જ મારા વેગને ધારણ કરી શકશે. આમ કહીને પવન જેવા મહાપરાક્રમી શત્રુમર્દન પવનકુમાર હનુમાનજી પર્વતોમાં શ્રેષ્ઠ એવા મહેન્દ્રગીરી પર ચડી ગયા. એ પર્વત વિવિધ પ્રકારના પુષ્પોથી ભરેલા વૃક્ષોથી આવૃત હતો. વનના પશુઓ ત્યાંનું લીલું લીલું ઘાસ ચરી રહ્યા હતા. લતાઓ અને ફૂલોથી એ ભરપૂર લાગતો હતો અને ત્યાંના વૃક્ષો સદા ફળફૂલથી શોભતા હતા. મહેન્દ્ર પર્વતના વનોમાં સિંહ અને વાઘ પણ રહેતા હતા. મદમંત હાથીઓ વિચરતા હતા. મદમત પક્ષીઓના ટોળા સદા કલરવ કરતા રહેતા હતા. તથા જળના સ્ત્રોત અને ઝરણાથી એ પર્વત વ્યાપ્ત દેખાતો હતો. મોટા મોટા શિખરોથી ઊંચા પ્રતીત થતા મહેન્દ્ર પર્વત પર આરૂઢ થઈને ઇન્દ્રતુલ્ય પરાક્રમી મહાબલી કપિશ્રેષ્ઠ હનુમાનજી ત્યાં આમ તેમ વિચરવા લાગ્યા. મહાકાય હનુમાનજીના બંને પગથી દબાયેલો એ મહાન પર્વત સિંહથી હારેલા મદમત ગજરાજની જેમ જાણે ચિત્કાર કરવા લાગ્યો. ત્યાં રહેનારા પ્રાણીઓનો અવાજ એ જ એનો આર્ત ચિત્કાર હતો. એની શિલાઓના સમૂહો આમ તેમ વિખેરાઈ ગયા. એમાંથી નવા નવા ઝરણા ફૂટી નીકળ્યા. ત્યાં રહેનારા હરણાઓ અને હાથી ભયથી ધ્રુજી ઉઠ્યા અને મોટા મોટા વૃક્ષો પવનના વેગથી ઝૂમી ઉઠ્યા. મધુપાનના સંસર્ગથી ઉદંડ થયેલા ચિત્તના અનેક ગંધર્વોના જોડા સ્ત્રી પુરુષો વિદ્યાધરના સમુદયો અને ઉડતા પક્ષીઓ પણ એ પર્વતના વિશાળ શિખરને છોડીને જવા લાગ્યા. મોટા મોટા સર્પો બોડોમાં છુપાઈ ગયા તથા એ પર્વતના શિખરો પરથી મોટી મોટી શિલાઓ તૂટી તૂટીને પડવા લાગી. આ રીતે મહાન પર્વત પર પર્વત ભારે દુર્વસ્થામાં પડી ગયો. બોડોમાંથી પોતાના અડધા શરીરને બહાર કાઢીને લાંબો શ્વાસ લઈ રહેલા સર્પોથી ઓળખાતો એ મહાન પર્વત એ સમયે અનેકાનેક પતાકાઓથી જાણે અલંકૃત લાગતો હતો. ભયથી ગભરાયેલા ઋષિમુનિઓ પણ એ પર્વતને છોડવા લાગ્યા. જેમ વિશાળ દુર્ગમ વનમાં પોતાના સાથીઓથી વિખૂટો પડેલો એક વટે માર્ગ ભારે આપત્તિમાં ફસાઈ જાય છે, એવી જ દશા એ મહાન મહેન્દ્ર પર્વતની થઈ રહી હતી. શત્રુવીરોના સંહાર કરનારા વાનર સેનાના શ્રેષ્ઠ વીર વેગશાળી મહામનસ્વી મહાનુભાવ હનુમાનજીનું મન વેગપૂર્વક છલાંગ મારવાની યોજનામાં પરોવાયેલું હતું. એમણે ચિત્તને એકાગ્ર કરીને મનોમન લંકાનું સ્મરણ કર્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 67મો સર્ગ સમાપ્ત થયો. અહીં કિષ્કિંધાકાંડ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.